મોક્ષ મળવો મહામુશ્કેલ, આનંદ ઘન રૂપ દાદા મળ્યા, મોક્ષ મળવો સાવ કહે દાદા છે મસ્ત ફકી, મોક્ષની પરવા હવે નથી મારે, દાદા છે મસ્ત ફકી. ભગવાન

ત્યાં બધા સંજોગ વસાઈ દેવડાવે ભગવાને હાજરીમાં ના આપે. એટલા સંજોગ મારા નહીં આ તમે થઈ જાય ભગવાન ની હાજરી બહુ કામ કરે. આ તેની ગ્રાતા ને જુઓ ને કે કેવું સંકેત થઈ ગયું. તેરા તીર્થંકર થાય વ્રત નહીં પચકાળ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો. શું કહે છે? કોઈ વ્રત સમજતા નતા, પથણ તો જાણતા જ નતા, ત્યાગ કઠણ હતો જ નહીં. બધું ક્ષત્રિય ખાડું પાણું બધું પીતા હતા, ખાતા હતા, બધું જ કરતા હતા. વ્રત નહીં પચકાળ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો. ત્રણેક તીર્થંકર થશે સાણાંગ સૂત્ર જઈનો. કેવું સર સર એ જ અક્રમ માર્ગ કહેવાય ને? હા, એ પણ અક્રમ માર્ગ કાં હતો નહી? અક્રમ માર્ગ હતો નહી, ભગવાન ને હાજરી થી આ બધું ભગવાન ની હાજરી દર્શન કરી ગયું. નહી આપણું અત્યાર સુધી જે બધું કર્યું કાર્યું એ બધું દર્શન ફરી ગયું. શું થયું? હા, આટલું દર્શન ફરી ગયું ભગવાન ની હાજરી થી. એવો ભાવ ઉત્પન્ન થયો, એવો ભાવ ઉત્પન્ન થયો, દર્શન કરી ગયું. વ્રત નહીં પચકાણ નહીં. શું કે છે? વ્રત નહીં. એ કોઈ વ્રત કીધું નથી. આ પંચમા વ્રતધારી એ પાઠ પર બેઠા છે. ક્યાં જ્યાં જાવ ત્યાં પંચમા વ્રતધારી પેલો વ્રત એ નથી ને પચપણ એ નથી. નહીં ત્યાગ વસ્તુ કોઈ ના. તમે સાંભળ્યું છે કે એ વાત? બોલો ને, બોલો ને. ઘણા ખરા અહીંયા આવે ખરા મનુષ્ય લોકમાં, કોઈ દેવલોકમાં જાય, કોઈ તિર્યંતમાં જાય. પણ નર્ક ગતિમાં ગયો સાથી અને પછી લાગે કે હવે આ કઈ કરવું નથી. વાંચ વાળી દેવું એ દુઃખ ભોગવ દેવું થશે. વાંચ વાળી દેવું અને પછી ત્યાં આગળ થશે. એને અર્ધિક જ્ઞાન હોય તેને દેખાય બધું. એને સતરાશી કરી રહ્યા છે, હવે શું કરી રહ્યા બધા કરી રહ્યા છે દેખાય. કે તે ભાઈ પછી આ ભાઈ નાસ્તો પણ કરતા નહી. નિશ્ચય કરેલા પણ પૂરેપૂરા નિશ્ચય થયેલા નહી. મહાન યાત્માઓ ભોગવે તારક માત્ર થાય એવા કે નહીં તો પહોંચો થાય ને.